સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. સ્વામીએ વાત કરી જે શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા જે, આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખ્યો થાય તેમ સત્સંગ કરતા કરતા થાય છે. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું ને ટાઢ તડકો, ભૂખ, તરસ તેનું દુઃખ સહન કરવું, પણ કેવળ દેહનું જતન તો કરવું જ નહીં. નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને આવે? તો જેને તેમાં હેત હોય તેને આવે. કોટિકલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો. તેમજ દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણને પણ નથી ગમતો. એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો. સાધન કરી કરીને મરી જાય તોય પણ વાસના ટળે નહીં, ને મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. ડોક્ટર સાહેબ, મનીષ ભગત, શેઠ શું કહો છો? પરેશ ભગત, સુરેશ ભગત, શું? માયાનો પેટ એટલે આજીવિકા કઈ, એનું જીવન કયું? તો પોતાના જેવા જે હોય એને પોતાનામાં ભેળવવા. મુખ્ય માયાનું કાર્ય જ એ છે કે અહમ મમત્વને વધારનારી, કરાવનારી. સત્સંગ કરે તો આ બે છે ને એ ટળે છે, નિવૃત્ત થાય છે. જે જેનું કામ હોય એનાથી ન થાય. કોઈ બિઝનેસ, કારખાનું, દુકાન લઈને બેઠા હોય, રોકાણ કર્યું, મેન પાવર અને મની પાવર બેની એરેન્જમેન્ટ કરી હોય, પણ હવે જે માટે કર્યું હોય એનું એ પરિણામ ન મળે તો પેટ કૂટે. તો આમાં રોટલાનું થતું નથી. હવે પહેલી વાતમાં સ્વામી એવું કીધું કે શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈ અને સ્વામી બોલ્યા, જે આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખ્યો થાય છે. તેમ સત્સંગ કરતા કરતા એ થાય છે. જીવ પ્રાણી માત્રની ઈચ્છા અપેક્ષાઓ સુખ પ્રાપ્તિ માટેની હોય છે, પણ એ સુખ પામવા માટેના ઉપાયો અથવા તો સુખના સરનામાની બહુ ઓછાને ખબર હોય છે. ઘણી વખત દુઃખની નિવૃત્તિને આપણે સુખ માનતા હોઈએ છીએ, કે ને? દુઃખની નિવૃત્તિને સુખ માનતા હોઈએ છીએ. ઉનાળાનો તાપ હોય, તૃષા લાગી હોય, ખેતરે વાડીએ ગયા હોય અને માથા ઉપર રજકાનો મોટો ભારો લીધો હોય, નદી આવે અને કિનારે સારા વડલાનું ઝાડ હોય તો ભારો નીચે મૂકે અને ટાઢો છાંયો મળે તો શું બોલે? હુકી કડમનો હોય એમ. માથેથી વજન ઉતર્યો એટલે શું થયું? કે હવે સુખ થયું. પણ હકીકતમાં એ સુખ શેનું છે? માયનું શેનું? દુઃખની નિવૃત્તિનું એ સુખ છે, પણ એ જે સુખની બોર્ડર તો પછી ક્યાંક આગળથી શરૂ થતી હોય. એમ સંસારમાં પૂછીએ કેમ છે, બોલો તો ખરા. એ સિવાય બીજું કહેવું શું? કઈ પણ સામાન્ય રીતે બીજા જે રીતે જીવતા હોય અને કરતા હોય એના કરતાં કંઈક અંશે અનુકૂળતા હોય અને કંઈક જ્ઞાન થયું હોય, કંઈક પ્રકારે સમજણ કેળવી હોય, તો એમાંથી જે હોય એનો એને અનુભવ ન થતો હોય અથવા તો એમાંથી એ ચલાવી લેતા હોય અથવા એને બહુ નજર સામે ન રાખતા હોય એટલે શું કરે? વાત સારું છે અને એ સારું અનુભવાય છે તો એના કારણમાં પણ શું છે? કંઈક અંશે સારા શબ્દો દ્વારા, શાસ્ત્રો દ્વારા, સત્પુરુષો દ્વારા એ પ્રકારની સમજણ કેળવી કે આ સંસારનું સ્વરૂપ આ છે, વ્યવહારનું સ્વરૂપ આ છે, જે કાંઈ આશ્રમ ધર્મને અનુરૂપ સગા સંબંધીઓની સાથેના વ્યવહારો છે, આવવાનું, જવાનું, દેવાનું, લેવાનું, પૂછવાનું, એવું બધું જ હોય ને, તો એ ક્યાં સુધી છે અને કેટલું રહેવાનું છે અને ક્યાં સુધી રાખવાના છે એ ખબર હોય કે નહીં? પરિમાણ કરી રાખ્યું હોય, જીવમાં નક્કી કરી રાખ્યું હોય કે આ આપણે એક ઉપર સલો આર્ટિફિશિયલ રોલ ભજવવાનો છે અને કોઈ કોઈને બોલાવે છે, આવે જાય છે, દે લે છે, તો એ પણ કંઈક ને કંઈક એકાબીજાના સ્વાર્થ અને મતલબ હોય ત્યાં સુધી. પણ એ સમજણ રાખી હોય તો એમાં એ હર્ષ અને શોકને પામે નહીં. સત્સંગ મોટું કામ આ કરે. જગતની વાસ્તવિકતા, પરિસ્થિતિઓને વ્યક્તિ જ્યારે બદલી ન શકે ત્યારે સત્સંગ છે એ મનસ્થિતિને બદલવાનું કામ કરે. પરિસ્થિતિ બદલવી એ આપણા હાથની વાત નથી, આપણા અધિકારની વાત નથી, પણ મનસ્થિતિ બદલાવી એ. પણ ક્યારે, કેવા સમયે એ બધું જ માર્ગદર્શન શાસ્ત્રો, સત્સંગ, સત્પુરુષ આપે. સ્વામી કે અંતઃકરણ જ્યારે નિર્મળ થાય છે ત્યારે જીવ સુખ્યો થાય છે. અત્યાર સુધીના મહાન ચિંતકોએ એવું તારણ કાઢ્યું છે કે આ જગતની અંદર અનેક પ્રકારની ભાષાઓમાં, અનેક પ્રકારના શબ્દોમાં દરેક વ્યક્તિ, મનુષ્ય બોલે છે. એમાં લોકમુખે વધારેમાં વધારે બોલાતો શબ્દ એ સુખ છે. કયો શબ્દ બોલાય છે? અને ઓછામાં ઓછો અનુભવાતો શબ્દ એ પણ બોલાય છે વધારેમાં વધારે, અને અનુભવમાં આવે છે કેમ? આમ જોઈએ છે પણ સરનામાની ખબર નથી. ડિમાન્ડની ખબર છે પણ પરચેઝ પોઈન્ટની ખબર ન હોય તો? આ જરૂર છે એવી ખબર હોય પણ એ ક્યાંથી મળે છે એ ખબર નથી, અથવા તો કેવી રીતે મેળવી શકાય છે. ગૂગલમાં નાખો ને તો આ તમને કાંઈ એડ્રેસ નહીં બતાવે કે આવે છે, ખબર નહીં. માહિતી એ મૂડી, ખાસ કરીને બિઝનેસ ફિલ્ડની અંદર, કોમર્સ ફિલ્ડમાં અમુક સિદ્ધાંતો બધા જ આપ્યા હોય. આમ જોઈએ ને તો કોઈ પણ પ્રકારનું નોલેજ છે, જ્ઞાન છે, માહિતી છે, ચેનલ છે, રિલેશન છે, એ બધી દેખાય નહીં એવી એસેટ્સ છે, સંપત્તિ છે. આજે ઊંચી ફી આપીને શિક્ષણ મેળવે અને બાળકોને ભણાવે, મોટાભાગે આપણે અહીં ભારતની અંદર ભણતા હોય પણ થોડા વિચારશીલ બને, કંઈક ને કંઈક કાર્યક્ષેત્રને અનુરૂપ પછી યુવાનો હોય તો એ જાણતા થાય, કોલેજમાં અભ્યાસ શરૂ કરે, એકાદો સેમિસ્ટર પૂરું કરે, એટલે પછી ધીમે ધીમે મિત્ર વર્તુળમાં વાર્તાલાપ, પોતપોતાના વિચારો શેર કરતા હોય, પછી એક મેન્ટાલિટી એવી ડેવલપ થઈ જાય એની કે આ કોલેજમાં આપણે જે ભણીએ છીએ ને એ હકીકતમાં કાંઈ કામનું નથી. માહોલ અને એટમોસ્ફિયર અને મેન્ટાલિટી કેવી તૈયાર થાય કે આપણે જે ભણીએ છીએ એ કાંઈ કામમાં આવતું નથી? કારણ કે યુવાની ઉંમર હોય, અનેક પ્રકારની આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, સ્વપ્નોને જોતા હોય, એને લેટેસ્ટ ગાડીઓ આવતી હોય ને રોડ ઉપર તો એ દેખાય શું કે આવી આપણે? કોઈની ઓફિસમાં જાય અને એસી ચાલતું હોય, અંદર પ્રવેશ કરે તો તુરંત પહેલો વિચાર શું આવે કે આવી બીજાને આંજી દે એવી ઓફિસ આપણે જલ્દી થાય એમ. પણ એવું ન વિચારે કે એણે પાયામાં આ સુધી પહોંચવા કેટલી મહેનત કરી છે, કેટલી કિંમત ચૂકવી છે, તુરંત પહેલું વિઝ્યુલાઇઝ એ કરે. એટલે મેન્ટાલિટી એવી હોય કે આ ભણીએ છીએ એ કંઈ કામમાં આવતું નથી, એટલે હવે આ કરવા માંડીએ. મોટાભાગે શરૂઆતના એક બે લેક્ચર ભણે, ઘણાય તો ઘરેથી કોલેજે જતા હોય પણ કોલેજે પૂગતા ન હોય, એટલે ઘરે પૂછે તો ક્યાં ગયો છે, અને કોલેજ વાળાને પૂછે તો એમાં એબ્સન્ટ બોલતી હોય. 80% હાજરી માગે, પરીક્ષામાં પછી બેસવા ન દે ને ત્યારે ખબર પડે કે આ ઘરેથી જતો હતો પણ પૂગતો નહોતો. વાત તો એ છે કે દરેક વ્યક્તિ શિક્ષણને અર્થ પરક મૂલવણી કરે. મોટા ભાગે બધા એમ જ માનતા હોય કે આ ભણીએ છીએ એ પૈસા કમાવવામાં કાંઈ કામ આવતું નથી. શિક્ષણનું પ્રયોજન એ અર્થ ઉપાર્જન નથી, સ્કિલ બેઝ છે. કોઈ વ્યક્તિ સારું ભણ્યો હશે, વ્યવસ્થિત ભણેલો હશે, તો એના વિચારો, એના આયામો, એની કાર્ય પદ્ધતિઓ, વ્યક્તિ વ્યક્તિ સાથેના સંબંધો અને રિલેશનો, વાર્તાલાપ, એ પ્રકારની એની થિંકિંગ પ્રોસેસ, મેન્ટાલિટી ડેવલપ કરે, એ પ્રકારની એની વર્ક સ્કિલને ડેવલપ કરે, એ પછી કોઈ પણ ફિલ્ડની અંદર જશે તો એ લેવલથી કામ કરશે. પણ મોટા ભાગે મેન્ટાલિટી પહેલેથી સેટઅપ શું કરી હોય કે આ ભણીએ છીએ એ કાંઈ પૈસા કમાવવામાં કામ આવતું. અર્થ બેઝ એજ્યુકેશન નથી, સ્કિલ બેઝ છે. અને સ્કિલ છે, એક્સપિરિયન્સ છે, નોલેજ છે, આઈડિયા છે, ઇઝ એસેટ્સ છે. માહિતી હોવી જોઈએ ને કે આ વસ્તુ અહીંયા છે અને આમ થાય છે. આજે ભારતની અંદર જે યુવાધન છે એની પાસે કામ કરવાની ક્ષમતાઓ અફાટ અને અપાર છે, પણ કેવળ અમુક પ્રકારની શિક્ષણ પદ્ધતિઓને કારણે પ્રેક્ટિકલ અભાવ, નોન યુઝ. પહેલા અશિક્ષિત લોકો એટલે શિક્ષણનો દુષ્કાળ હતો, એટલે આપણે વચ્ચે ખબર હોય તો નિરીક્ષતા નિવારણ માટેના ક્લાસ ચાલતા, રાત્રિ ક્લાસ. આ બધા ખુરશીવાળા હોત ને ભણવા બેસતા, ઘણા એવા હશે હોત. પ્રૌઢ શિક્ષણ, સાક્ષરતા અભિયાન ચાલતું, ગામડે ગામડે ભણવું જોઈએ એવી ખબર ન હતી ત્યારે સંતો કથા સત્સંગ વગેરે કરતા, તો એમાં પણ વિશેષ કરીને બાળકોને શિક્ષણ આપવું, ભણાવવું, એ અંગે વધારે જાગૃત કરતા. આજે દાંતણ વેચવાવાળા હોય ને એને ખબર છે, પોતે મહેનત કરશે, મજૂરી કરશે અને શું કરાવે, બાળકોને ભણાવશે. અને એ વડીલો માતપિતા એમ વિચારે કે અમે ભલે મજૂરી કરીને મહેનત કરીને જિંદગી પૂરી કરી, પણ અમારા દીકરાઓને ભણાવવા છે, હવે એને આવું, અમારા જેવું એને ન થાય એવું તો અમારે કરવું છે. પણ હવે પરિસ્થિતિ શું આવી, વેલ એજ્યુકેટેડ શિક્ષિત બેકાર સમાજ તૈયાર થયો. કેવો, એનું કારણ શું? 7000માં MBA કરેલો હોય તેને કોઈ બિચારો ઘરેથી ઘરે એપ્લિકેશનો કરે, રિઝ્યુમ મોકલાવે, અને છતાંય કોઈ જગ્યાએ કોઈ સ્કોપ ના આપે. અનુભવ હોય તો રાખી, પણ ક્યાંક રાખો તો અનુભવ થાય ને. એમાં જેની કોલેજ પૂરી થઈ ગઈ હોય એની તો માઠી દશા, ઘરે જાય ને તો ઓલા બાભલા ને પાડોશીઓ ને ગામના ને પરિવારના ને હવ કે બાપાના ઘણાય બગાડ્યા, હવે કામે લાગો કામે લાગો. બોલો, 3 મહિનાથી ઇન્ટરવ્યૂ દેતો હોય, કેટલી જગ્યાએ એપ્લિકેશનો મોકલાવી હોય, પણ કોક કહે તું આવ તો જાય ને. એટલે ઘણા એવા હોય ને એ પછી જાય ને અહીંયા નહીં રે, કે 2-4 મહિના અહીંયા ગુરુકુલમાં કાઢીએ ત્યાં સુધીમાં ક્યાંક નાની મોટી નોકરીમાં જ ગોઠવાઈ જાય તો ઘેરે જવાબ તો દેવા નહીં. હે, સાચો શું કરે? સમાજની અંદર રહેવું, હવે આટલી મહેનત કરી હોય, સામે ફી ચૂકવી હોય, પણ ક્યાંય વારો આવે નહીં. અને એના કારણમાં પાછી શિક્ષણ પદ્ધતિઓ, કોઈ પણ પ્રકારનું માસ્ટર ડિગ્રી કર્યા પછી પણ ક્વોલિફિકેશન ન હોય, કોઈ પણ પ્રકારનું નોલેજ ન હોય, કોઈ પણ પ્રકારનું પ્રેક્ટિકલ બેઝ એને એજ્યુકેશન મેળવ્યું ન હોય, તો કઈ જગ્યાએ એને રાખવાવાળા એમ વિચાર કરે કે હવે આને અમારે પગાર દઈને ભણાવવાનો, 3-4 મહિના 6 મહિના એને શીખવાડવાનો, શીખી જાય પછી પાછો વયો જાય. એટલે ફેક્ટરીઓ વાળા વિચાર કરે કે આપણે ટ્રેનિંગ સેન્ટર નથી કર્યું, આપણે આ બિઝનેસ સેન્ટર છે. સ્કિલ હોય, નોલેજ હોય, એક્સપિરિયન્સ હોય, માહિતી હોય તો એ બહુ મોટી એસેટ છે, પણ લગભગ બાહ્ય વૈભવને જ લોકો બધા સંપત્તિ માનતા હોય છે. શાસ્ત્રોના સિદ્ધાંતો એ કહે છે કે એક ચારિત્ર્યવાન વ્યક્તિઓ અને ભવિષ્યને વાંચનારા જીવંત માણસો એ આ વિશ્વની મોટામાં મોટી એસેટ છે. કોઈ પણ રાષ્ટ્રની કે દેશની મહાનતા એના વિશાળ જમીન ફલકના સીમાડાઓમાં નહીં, પણ એ વ્યક્તિ, એ દેશ કેવા કેરેક્ટરવાળા માણસો ધરાવે છે કે જે જીવન મૂલ્યોને જીવનારા હોય અને જાળવનારા હોય. અને એવું જેનું ચારિત્ર હશે, એવા નાગરિકો તૈયાર જ્યાં હશે ત્યાં વિચારોની ભૂમિકા પણ એ પ્રકારની હશે, કાર્ય પદ્ધતિઓ પણ એ પ્રકારની થશે. અને એવા જ્યારે લીડરો તૈયાર થાય ત્યારે પાછળનો સમુદાય હોય ને એને ધ્યાનમાં રાખીને અનુસરતો હોય છે. શાસ્ત્રીજી મહારાજે જે કાર્ય કર્યું ને એ મહાપુરુષને આ વિઝન દેખાતું હતું. ગુલામ અને પરાધીન ભારતને આઝાદીની તો જરૂર હતી, પણ એ આઝાદ થયેલા ભારતને આવા આદર્શોની જરૂર હતી. સ્વામી એમ કહેતા કે એવા 5 સાધુ અને 5 જો મારા વિદ્યાર્થીઓ તૈયાર થાય ને તો હું એમ માનું કે મારો દાખલો સફળ થયો. ક્વોન્ટિટી કરતા ક્વોલિટી બેઝ જ્યારે વર્ક થાય ને તો હજારો વ્યક્તિઓના જીવનમાં એ જ્યોત પ્રગટાવવાનું કામ કરે. અને એનું પરિણામ આજે દેખાયું. શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ગુરુકુલ પરંપરા પ્રથમ શરૂ કરી સમાજ સેવા, આરોગ્ય સેવા, સંસ્કાર સાથેનું શિક્ષણ, અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ સ્વામીએ કરી, ઉત્સવો, મહોત્સવો, શિબિરો, પ્રદર્શનો, આ બધું જ સાહિત્ય પ્રકાશનથી લઈને. એ પહેલાંની સાંપ્રદાયિક પ્રણાલિકાઓ કયા પ્રકારની હતી અને સ્વામીએ આ શરૂ કર્યા પછી માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં પણ રાજકીય પુરુષોથી લઈ અને મહાન વિચારશીલ વ્યક્તિઓ હોય કે અન્ય સંપ્રદાયો હોય, એ આજે સ્વામિનારાયણ સંપ્રદાય અને એમના સંતો, હરિભક્તો એના પ્રત્યે જે આદરભાવથી જોવે અને સૌ કોઈ એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે થાય એવું બીજેથી કદાચ ઓછું થતું હશે. શા માટે? સ્વામિનારાયણ ભગવાને એ સિદ્ધાંત અને પ્રણાલિકાઓ તો આપી જ હતી, પણ મૂર્તિમંત સ્વરૂપ આપવામાં. આજે માત પિતાની મર્યાદા રાખીને સેવા કરે એવા સંતાનોની કોને જરૂર નથી, પ્રામાણિકતા, નીતિમત્તા, કર્તવ્ય નિષ્ઠા અને વફાદારીપૂર્વક જે જગ્યાએ નિયુક્ત થાય ત્યાં કાર્ય કરે એવા એક કર્મચારીની કોને જરૂર નથી? તો આજે જેનો દુષ્કાળ વર્તે એ મહાપુરુષને આજથી 73 વર્ષ પહેલા દેખાયું કે સમય જતા ધર્મના, સંસ્કૃતિના સંસ્કારોને જાળવવા, જીવવા અને સમાજમાં આવા વ્યક્તિઓ બહુ ઓછા હશે ત્યારે અમારું ગુરુકુલ છે ને એ આશ્વાસનરૂપ અને આશીર્વાદરૂપ બનશે. જે તે સમયે કદાચ સંપ્રદાય પ્રણાલિકામાં કે એ વખતની વિચારધારામાં જીવનારા બહુ ઓછા લોકોને આ વિચાર સ્વીકાર્ય બને, વિરોધ જાજા હતા અને સહયોગ દેનારા તો ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ જેવા સમજદાર બહુ આંગળીને વેઢે ગણાય એવા હતા. પણ એ મહાપુરુષની ભાવના એ હતી, એ વિચારો એ હતા, એનું વિઝન હતું, એને ભવિષ્ય દેખાતું હતું. તો એ એક એસેટ્સ સંપ્રદાયના કલેવરને એક નૂતન ઓપ આપવામાં કેવું મોટું કામ કરે અને હજારો આત્માઓના તારક અને ઉદ્ધારક બને. ગુરુકુલ સંસ્કૃતિ જે લખાયેલી હતી પુરાણ કથાઓની અંદર એ મહાપુરુષે એને જીવંત સ્વરૂપ આપ્યું. તો આજે કેટલા ગુરુકુલો થયા, દેશ વિદેશમાં આટલા ભગવાનની સેવા, ભક્તિ, ચારિત્ર, સત્સંગ, સદાચારમય જીવન જીવે. બાહ્ય વૈભવ કરતાં આંતરવૈભવ વ્યક્તિનો એ બહુ મહાન છે અને એની કિંમત બહુ મોટી છે. સુખી કોઈ સમાજ થાય, રાજ્ય રાષ્ટ્ર થાય, કુટુંબ પરિવાર થાય તો એ બાહ્ય વૈભવથી નહીં પણ આંતરિક મૂલ્યોથી થાય છે. અને સુખ એમાં છે. અબજોની કિંમતના બંગલાઓ બાંધનારા હોય પણ જો અંતરના દોષો ટેળ્યા ન હોય, સ્વભાવ સુધર્યા ન હોય તો એને એ બંગલામાં શાંતિ થાય અને ટાઢું થાય. આજે ઘર ઘરની અંદર મોટા પ્રશ્નો હોય એના મૂળમાં શું હોય? વસ્તુ પદાર્થ કે વ્યવસ્થાનો અભાવ. વિક્ષેપના કારણમાં શું છે? સત્સંગ અને સમજદારીનો અભાવ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે અંતઃકરણ જ્યારે નિર્મળ થાય ત્યારે જીવ સુખીઓ થાય છે. અને એ નિર્મળ કરવાનું કામ કોણ કરે? તો સ્વામી કે સત્સંગ કરતા કરતા એ થાય છે. ગુરુ મહારાજ અવારનવાર કહે છે ને કે સર્વ સમસ્યાનું સમાધાન એ સત્સંગ છે, મોદિયું. ઘણા હરિભક્તો કે યુવાનો આવતા હોય ને, સ્વામી હવે આમાં કાંઈ શું કરવું ખબર નથી પડતી, આવું છે, આમ છે, ઓલું છે. તો સ્વામી એમ કહે કે કાંઈ તારે જાજુ નથી કરવું, 6 મહિના એ કથામાં આવતો જા, પછી કાંઈ પ્રોબ્લેમ રહે તો કહેજે. અનેક સમસ્યાઓના સમાધાન ભૌતિક જીવન અને અધ્યાત્મ જીવન, આંતરજીવનની સમસ્યાઓ આમાંથી નિવૃત્ત થાય. સુખી થવા માટે, જીવને પરમ શાંતિનો અનુભવ કરાવવા માટે સત્સંગ છે. મહારાજે વચનામૃતમાં તો ત્યાં સુધી કીધું કે 3 ગુણના ઘાટનું શમન થઈ જાય. તપ્તકૃષ ચાંદ્રાયણદિક વ્રતે કરીને તમારું મન જેવું નિર્વિષય નહીં થતું હોય એવી ભગવત કથા વાર્તા જ્યારે તમે સાંભળતા હશો ત્યારે થાય. આ અંતઃકરણની નિર્મળી ડોળાયેલા પાણીમાં ફટકડી નાખે તો શું થાય? મેલને કાપે અને પાણી બચે નિર્મળ. તો આ સત્સંગ છે ને એ અંતઃકરણની નિર્મળી છે. મેલને કાપે, ધોવે. એટલે તુલસીદાસજી એવું કીધું કે ભગવાનની આ કથા સત્સંગ એ કેવી છે? કાક પીક બક હોઉં ઉમરાલા. ભગવાનની કથા કાગડો સાંભળે ને તો એ કોયલ થઈ જાય, બગલો સાંભળે તો હંસ થઈ જાય. કેમ હશે? બહુ માર્મિક અને આધ્યાત્મિક અર્થ તુલસીદાસજીએ એવો કર્યો કે કાગડા જેવા જેના સ્વભાવ હોય ને, નહીંતર ઘણાને એમ થાય કે આપણે આ પાંખું આવશે તો શું કરશું. પછી કાગડા જેવા સ્વભાવ હોય એટલે બીજાની ખામીઓ જોવાની અને ખોદવાનું કામ શું કરે કાગડો? પશુ હોય તો એને ક્યાંક વાગ્યું હોય, પેલું થયું હોય તો એની ઉપર બેહીન મલમ ચોપડે કે શું કરે? જેની ખામી અને ખરાબીઓ જોવાની દ્રષ્ટિ હોય ને, એવો માનસિક અભિગમ અને વલણ જેનું હોય, તો એ વ્યક્તિ ભગવાનની કથા સત્સંગ સાંભળે ને તો એ કોયલ જેવો બની જાય. ક્યારે એની ઉપર એને પછી નજર રહીને મધુરતા આવે, બગલા જેવો હોય એ હંસ બની જાય. બગલો એ દંભનું પ્રતીક છે. સમાજમાં, લોકમાં, સત્સંગમાં માનસિક વલણ હોય એવા નહીં, પણ હોવા જોઈએ એવા દેખાવાનો અભિગમ હોય એને શું કહેવાય? દંભ. હોય એવા નહીં પણ હોવા જોઈએ એવું દેખાવું, એવું કરવું નહીં. પોતાની વાસ્તવિકતાને છુપાવીને કંઈક બાહ્યાચારથી, ક્રિયાકલાપથી બીજાને આંજીને પોતાના વ્યક્તિત્વને કંઈક હું વિશેષ છું એવું પુરવાર કરવાની ચેષ્ટા, આવી દાંભિક જેની જીવનવૃત્તિ હોય, પણ સત્સંગ કરતાં કરતાં એ હંસ એટલે પરમ વિવેકનું સ્વરૂપ છે. બ્રહ્માજીનું વાહન હંસ છે અને બ્રહ્માજી મહાજ્ઞાની છે, જ્ઞાનના મુખ્ય નાયક દેવતા. જ્યારે જ્ઞાન આવે ત્યારે વિવેક આવે, બિનું વિવેક સત્સંગ ન હોય, રામ કથા બિનું સુલભ ન સોય. ભગવાનની કથા વિના, રામ કૃપા બિનું સુલભ ન સોય, ભગવાનની કૃપા વિના એ મળતો નથી. એ જ્યારે કથા સત્સંગ મળે ત્યારે એને વિવેક ઉદય થાય છે. હંસ છે એ વિવેકનું પ્રતીક છે. એવો વિવેક એના હૃદયમાં ઉદય થાય કે હું આત્મા છું, ભગવાન પરમાત્મા છે, આ જગત એનું સ્વરૂપ આ છે, આ સાચું છે, આ ખોટું છે, એ બધું જ જ્ઞાન, વિવેક, વિભાગીકરણ એ સત્સંગથી થાય છે. અને આવું જ્યારે થાય ત્યારે આ દુનિયાનું હોય એ મળે તોય ભલે અને ટળે તોય ભલે, એને સુખ, સુખને સુખ જ રહે છે. કારણ કે સત્ય સમજાય ત્યારે સત્યનો સ્વીકાર થાય, તો સત્ય સ્વરૂપ એવા ભગવાન એમાં જીવ જ્યારે જોડાય ત્યારે એને પરમ દિવ્ય સુખનો અનુભવ થાય છે. એટલા માટે સ્વામી એવું કીધું કે આવી રીતે અંતઃકરણ જ્યારે નિર્મળ થાય ત્યારે જીવ સુખ્યો થાય છે અને એ સત્સંગ કરતાં કરતાં થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ. ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે રાત્રે સહજાનંદી સભા છે, હવેથી રેગ્યુલર મહિનાના છેલ્લા શનિવારે શરૂ થાય છે. દરેક ભક્તોએ ખાસ પધારવું. રાત્રે ગુરુકુલ આવતા સમયે કર્ફ્યુનો ટાઈમ છે, એટલે આપણે યાત્રા પ્રવાસમાં જવું છે તો ટિકિટ બધાએ સાથે રાખવી સાંજે આવો ત્યારે. બે મિનિટ મહારાજના દર્શન ધ્યાનમાં જોડાઈએ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન છે. ભક્તો સરસ મજાના કેસુડા તાજા ઉતારી આવ્યા છે અને પૂજારીએ બહુ ભાવથી આખા વ્હાઇટ બુટ્ટાવાળા વ્હાઇટ આખો ડ્રેસ મહારાજ માટે છે, વ્હાઇટ ધોતી, વ્હાઇટ જામો અને એની અંદર જે કેસુડાની ભાત પાડી છે. પણ ચરણારવિંદથી જોઈએ તો મહારાજના ચરણના બંને અંગૂઠામાં અંગૂઠિયું પહેરી છે, નીચે બે ગોળ ચક્કર ધોતી જ્યાં પૂરી થાય ત્યાં બંને કેસુડાના બંને ચક્કર છે, એનાથી ઉપર સફેદ ધોતી પહેરી છે, ઉપર સુરવાળ પહેર્યો છે મહારાજે, બંને હાથમાં મહારાજે પોંચ્યું પહેરી છે, કેસુડાના પોંચ્યું બનાવેલી છે એમાં ઉપરની મોટી એનાથી નીચે એક નાની, એવી રીતે બંને હાથમાં કેસુડાની પોંચ્યું છે. બંને છાતીના ભાગથી સેજ નીચે પણ ગોળ કેસુડાના રાઉન્ડ સર્કલ બનાવેલા રાખ્યા છે. હાથમાં જમણા હાથમાં સફેદ રૂમાલ છે, કેસુડાનો સફેદ ગજરો હાથમાં સરસ છે, કેસુડાનો ગજરો હાથમાં છે, સફેદ રૂમાલ છે. ડાબા હાથમાં અભયચક્ર સાથે પાંચે હાથમાં આંગળી વીંટ્યું સાથેની પહોંચી છે. પછી મહારાજની છાતીમાં ટૂપિયો છે એ પણ કેસુડાનો છે. ત્યાર પછીનો એક બીજો હાર છે અને ત્રીજો હાર ઠેઠ ચરણારવિંદ સુધી પહોંચે એવો કેસુડાનો હાર છે. મહારાજના મુગટમાં એટલી સરસ કેસુડાની ડિઝાઇનો બનાવી છે, એમાં પણ મુગટના મિડલ ભાગમાં બરાબર વચ્ચે કપાળથી ઉપર એક ચક્ર, એની ઉપર બીજું ચક્ર, એની ઉપર ત્રીજું ચક્ર, એવી રીતે છે. બંને કાનમાં કેસુડાના સરસ મજાના કુંડળ આકાર બનાવ્યા છે અને આખા આખા વાઘામાં પૂજારીનો ભક્તિભાવ દેખાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ગુલાબ આ કાનમાં એક ગુલાબ છે એ રહી ગયા. હવે એક બસની યાદી અપાઈ ગઈ ખાસ દરેક ભક્તો, આમ તો બંને પોલીસ ચોકીએ કહેવાઈ ગયું છે, છતાંય દરેક ભક્તો આવતી વખતે પોતાની પોઈન્ટ સાથે રાખે બસની, જેની પાસે ન હોય તો ગીતાબેન પાસેથી ત્યાંથી મેળવી લઈએ મહિલા મંડળમાંથી. અને થોડોક બસમાં ફેરફાર થયો છે અત્યારે, હમણાં ત્યાં મુકાઈ જશે અને થોડી વાર માટે અહીંથી છૂટ્યા પછી 5 મિનિટ માટે જે બસના લીડરો છે એ ઓફિસની અંદર આવશે, એવી ખાસ વિનંતી.